પદ નંબર 72 મુક્તિ સુખ 6. દાદા દાદા બોલું અને નિજ આત્મા જે મહે કે દાદા દાદા બોલું અને નિજ આત્મા જે મહે કે અનંત પરદેશી આવરણો તૂટે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજ આત્મા જે મહે કે નીર ઘરે સુર મન પરમણુ નિકાલી ભાવ મન સમૃદ્ધિ શ્રીકાર અબાધિ સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે રૂપાતીત સૌરભ હાજરીથી બહે છે રૂપાતીત સૌરભ હાજરીથી બહે છે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે જેનું ઠર્યું અંતર બીજાને ઠારે ચરે નહીં છાક તેવો અને કોને તારે મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે છેલ્લો જ્ઞાન અવતાર નાટક ને સમજે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે દેવલોક જંખે છે સત્સંગ કાયમ મનુષ્યો ને પૂર સદ હોય નહીં કાયમ બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે હો વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે ભગવાન પોતે બેઠા મંદિર સીતે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે પર કાયા પરવેશ વાંચેનું પૂર્વે અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે અચરજ દેખે તેથી નવનીત કહે છે પેલા કોણ સુણ તું તું ગાયક નીચે તે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે આપણા પદો જીવમાં સમો લાગે લેખે આપણા પદો જીવમાં સમો લાગે લેખે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે અનંત પરદેશી આવરણો તૂટે જેનું ઠર્યું અંતર બીજાને ઠારે ચડે નહીં છાક તેવો અને કોને તારે દાદા દાદા બોલું અને નિજ આત્મા જ મહે છે પદ નંબર 22 નથી ફાહી છે પૂજા પાણી નથી હા છાપ ના પિંજન અમે તો ગાઈશું કેવળ મનુષ્ય ના ભવ માહે તુજા ખરે ખર શુદ્ધ પ્રેમીઓ સહુ ના ગુણ ના દેખે અમારો વી જગત ને મોક્ષ અમી દેશે જીગર ના પ્રેમ નો છાંટો કમાડો ખોલે સહુ દિલના સહુ ને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન તડકાઈ વઢીને મહી રહે વિતરાગ જો કલમૂન ઠરડાઈ જો કલમૂન ઠરડાઈ સદાએ પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા હજારો આત્મ જ્ઞાનીના બુલંદીનાદ ઉઠિયા જો જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની પાક્યા જો અનુપમ જ્ઞાની પાક્યા જો ફકત હી કામ ધર્માથે દરે કાયાજ સત સાથે નકી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાન પરમાર્થે સજીને પ્રેમનો લશ્કર પડો જંગે વીરે આત્મા અમર કીર્તિ વરો અક્રમ શ્રીકારે પુણ્ય શ્લોકાત્મા શ્રીકારે પુણ્ય શ્લોકાત્મા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો નીચે ઓ વંદન સ્વર્ગીશ્વર સુષા સજનતાની સુગંધી પર જગત આખુંયન્યો છાવર ઉઠાવી જો આક્રમ જ્ઞાન રુદિયે ભર આયક્રમ જ્ઞાન રુદિયે ભર અહો હી સાથ સુધારક સ્વયં ના સ્વરથ સાધક પુકારે સંત નથી ખ્વાહિશ પૂજા પાણી નથી હાથાપના પિંજન અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભૌમ હેતુ જાન મનુષ્યના ભૌમ હેતુ જાન મનુષ્યના ભૌમ હેતુ જાન જય સચ્ચિદાનંદ સમસ્ત વિશ્વના જીવો સુખ અને જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. દાદા ભગવાન ને ઠેકાણ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.